ને સાધન બે રીતે છે. એક તો વસ્તુતઃ કોઈ કાર્યને કરી નથી શકતો, એ અર્થમાં નિસાધન, હું કંઈ નથી કરી શકતો. અને બીજી નિસાધનતા એ જાતની છે કે જેમાં આપણે કાર્ય તો કરી રહ્યા છીએ પણ એ કાર્ય પ્રભુની કૃપાથી મને શક્તિ પ્રાપ્ત થઈ છે અને પ્રભુના કૃપાબલથી હું આ કરી રહ્યો છું. એવી દીન ભાવનાથી જ્યારે આપણે કોઈ કામ કરી રહ્યા છીએ તો એ પણ નિસાધનતા છે, પણ નિસાધનતાની ભાવના છે અથવા ભાવનાત્મક નિસાધનતા છે. તો કોઈ પણ ત્વરેની નિસાધનતા એ કેળવીને ત્યાં રહી શકે છે, પણ એ સ્થિતિમાં એના માટે મહાપ્રભુજી એ વાત કહે છે કે જેને કારણે, જે જે વ્યવહારોને કારણે, શાસ્ત્રીય વ્યવહારો હોય ચાહે લૌકિક વ્યવહાર હોય, એ વ્યવહારોને કારણે, એ વ્યવહાર પછી માનસિક હોય, વાચનિક હોય કે કાયિક હોય, ભગવદ્ આશ્રય કે ભગવદ્ શરણાગતિનો ભાવ કે વિશ્વાસ જો ડગી જતો હોય, એવા પ્રત્યેક વાણી, વ્યવહાર, આચાર કે વિચાર છે એનો એને પરિત્યાગ કરવો જોઈએ. આ નિવૃત્તિરૂપ ઉપાય છે બધા. એટલે કોઈ બીમાર વ્યક્તિ છે, એને અત્યારે ચિકિત્સા ઉપલબ્ધ નથી થઈ રહી, સારવાર માટે આવવાને હજી એમ્બ્યુલન્સને વાર છે કે ડૉક્ટર આવવાને વાર છે, અને સિવિયરલી ઇન્જર્ડ વ્યક્તિ છે, આપણે પણ આપણી રીતથી કંઈ કરી શકવા સમર્થ નથી, તો તેવી સ્થિતિમાં આપણે શું કહીશું? ઉપચાર તો શક્ય નથી, ભગવાન ભરોસે છે, ઉપચાર શક્ય નથી, આપણા પાસે સાધન ઉપલબ્ધ નથી, પણ હવે કમસે કમ એ કેસ વધારે બગડે નહીં એટલા પ્રયાસો તો આપણે કરી શકીએ ને. તો એ બગડે નહીં એ જે પ્રયાસો કરી રહ્યા છીએ એ પ્રયાસોને આપણે નિવૃત્તિરૂપ ઉપાય કહીએ છીએ. એટલે ત્યાગની સાધના છે આ બધી. જે વખતે કરવાના સાધનો ઉપલબ્ધ ન હોય તે વખતે છોડવાની સાધના પ્રસક્ત બનતી હોય છે. એટલે તમારી પાસે હવે ચિકિત્સાના ઉપાયો નથી, તો હવે જે જે કારણથી તમારી પરિસ્થિતિ બગડી છે એ કારણોને છોડતા જાઓ, તો એનાથી કમસે કમ બગડતું અટકશે અને તમે સ્ટેબલ બની શકશો. જેમ કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણ અનુભવતો હોય, સોર્સ ઓફ ઇન્કમ બંધ થઈ ગઈ, તો તમે શું કરી શકો હવે ટકવા માટે? ખર્ચા તો જ ઘટાડી શકો ને, એ તો થઈ શકે. આપણને ખબર છે કે ભાઈ હવે આ પૈસા આપણા બંધાઈ ગયા છે, હવે છૂટવાના નથી વર્ષ દિવસ સુધી, પણ આપણને વર્ષ કાઢવાનું છે કોઈ પણ રીતે. તો તમે તમારું લાઇટ બિલ ઘટાડી શકો, ફોન બિલ ઘટાડી શકો, તમારા ગેસનો વપરાશ છે કરી શકો, જે તમે ખાનપાન વગેરે બહાર કરતા હો એને ઘટાડી શકો. એ રીતે આપણે આપણા ખર્ચાના ઉપર કાપ મૂકીને એને સ્ટેબલ થઈ શકીએ છીએ કોઈ રીતે પણ. એવી રીતે શરણમાર્ગી જ્યારે કોઈ પ્રભુ સંબંધી કાર્ય નથી કરી શકતું, એટલે ન તો સેવા સંબંધ એનાથી શક્ય છે, ન એ સ્મરણ કરી શકે છે, ન એ કોઈ ભગવદ્ગીતાનો સંગ કરી શકે છે, ન એ શાસ્ત્ર ગ્રંથોનું અવલોકન કરી શકે છે, ન કીર્તન કરી શકે છે, કંઈ જ કરી નથી શકતો, તો મહાપ્રભુજી કહે છે તે છતાં પણ એ પુષ્ટિ માર્ગી હોઈ શકે, બની શકે છે. તેવી સ્થિતિમાં એની સાધના શું? નિવૃત્તિરૂપ સાધના છે. એટલે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ, પ્રાર્થના કાર્ય માતૃ પિતૃન્યત્ર વિર્જયેત, વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. આ જેટલા પણ ન કરવાના ઉપદેશો છે, આદેશો છે, એને એને કઠોરતાથી પાડવા જોઈએ. એટલે સામાન્ય ભગવત સેવા કરનારો વ્યક્તિ, સત્સંગી, આત્મનિવેદી, ભગવત શ્રવણ કીર્તન સ્મરણ કરનારો વ્યક્તિ કદાચ કોઈ બહિર્મુખ સાથે બેસી જાય કે એના સાથે વસી પણ જાય ને તો પણ કદાચ એને હાનિ ન પહોંચે, કેમકે એની પાસે બીજું સબલ સાધન છે. પણ જે કોઈ પણ ભગવાન માર્ગી સાધનને અનુસરી નથી રહ્યો અથવા એ માટે સમર્થ નથી, એ વ્યક્તિ એક વખત કોઈના સામે જઈને એક વાત પણ કરી આવશે ને તો પણ એનું એ ભાવ બગડી શકે એવી શક્યતા પૂરેપૂરી છે, કેમકે એની પાસે આત્મરક્ષાનો બીજો કોઈ ઉપાય નથી, એના પાસે ઇન્ટેક તો કંઈ છે જ નહીં, તરત ઇન્ફેક્શન લાગે, કહેવાનો મતલબ એ છે, એને ફટાકથી ઇન્ફેક્શન લાગી શકે છે. એટલે એના માટે તો નિવૃત્તિરૂપ ઉપાયો જ એકમાત્ર સાધના બની જાય છે. જેમ કર્મ માર્ગ અને સંન્યાસ માર્ગની અંદર આ જ વસ્તુ છે, કર્મ માર્ગી ત્યાગ નથી કરી શકતો કેમકે ગ્રહસ્થ છે, ગ્રહસ્થ ત્યાગ કેમ કરે? ત્યાગ કરે તો બીજા આશ્રમો કેમ ચાલે અને પોતાનું કેમ ચાલે? તો એને યજ્ઞાદિ રૂપમાં, દાનના રૂપમાં, પ્રાયશ્ચિત્તના રૂપમાં આ રીતે કંઈ કંઈક શાસ્ત્ર ઉપાયો બતાવે છે કે તું આ બધા કર્મો કર. અનેક જાતના યજ્ઞો શાસ્ત્ર એને આપી દીધા, અનેક જાતના વ્રત આપ્યા, અનેક જાતના તીર્થો આપ્યા. પણ જે સંન્યાસી છે, જેણે ગ્રહસ્થ જે સાધન સંપત્તિથી આ બધા કર્મને સંપન્ન કરે છે, એ તો એણે પહેલે છોડી દીધા છે. હવે એને જો શાસ્ત્ર એમ કે તું યજ્ઞ કર, કે તું અતિથિનો સત્કાર કર, કે તું તીર્થયાત્રા કર, કે આ કર, તો હવે કે આ બધું ક્યાંથી આવશે? તો એ બધા એના માટે નથી. શાસ્ત્રે એ બધાથી એને મુક્ત કરી દીધો. એને ન કોઈ યજ્ઞ હોય છે, ન એને કોઈ દાન, ન એનો કોઈ અતિથિ, એમ કે ઘર હોય તો અતિથિ હોય, એને કોઈ વ્રત નથી હોતા, એને કોઈ ત્યોહાર નથી હોતા, એને કોઈનું સ્નાન નથી, કોઈનું સૂતક નથી, બધી રીતથી એ મુક્ત થઈ ગયો. તો હવે એને કરવાનું શું? સંન્યાસીએ આ બધાના સંગથી બચવાનો, આ એનું સાધના. સંન્યાસીની ત્યાગના સાધના છે, ત્યાગની સાધના છે. બધું છોડો છોડો છોડો છોડો છોડો છોડો છોડો, કોઈનો સંગ નહીં કરો, કોઈનો સંગ નહીં કરો. એટલે ત્યાં સુધી કહ્યું છે કે ભિક્ષા માંગવા જાય તો પણ એક ગાયને દોવામાં જેટલો સમય લાગે એટલાથી વધારે વાર એક જગ્યાએ ઊભા નહીં રહેવાનું ભિક્ષા માંગવા. પણ સાત ઘરથી આઠમું ઘર ભિક્ષા માંગવા જઈ ન શકાય. ખાવેલું ભોજન છે પાત્રમાં સંગ્રહી ન શકાય, હાથમાં જ લેવાય. હાથમાં આવેલું ભોજન પાણીમાં ઝબોડીને જે બચે એટલાથી જ એને પોતાનો આહાર કરવાનો. આવા જાતના બધા ત્યાગની સાધના છે એની, જેથી કોઈ જાતનું મમત્વ, કોઈ જાતનું સ્વાદ, આસક્તિ, ક્યાં પણ સ્થિરતાને કારણે આ જે બધી વસ્તુ પેદા થાય છે એ એના સંસર્ગ ન રહેવો જોઈએ. તો આ બધા નિયમો ત્યાં સંન્યાસી માટે છે. એમ શરણાગત જે છે એ પુષ્ટિ માર્ગના અંતર્ગત એક જાતનો સંન્યાસી છે, જે ઘરમાં રહીને એક જાતની ત્યાગની સાધના કરે છે. તો કરવાના સાધનો ઉપલબ્ધ નથી તે વખતે ત્યાગની સાધના છે. એમ શરણાગતિની અંદર પણ નિસાધનતા જ્યારે છે ત્યારે ભક્તિ માર્ગી કોઈ સાધન કે શરણાગતિના સાધનો પણ જ્યારે શક્ય નથી તે વખતે ત્યાગની સાધના નિવૃત્તિરૂપ ઉપાય ઉપર ભાર આપવામાં આવ્યો છે. આ એકદમ લોએસ્ટ લેવલ છે પુષ્ટિ માર્ગનો. યદ્યપિ આ સાધના બહુ કઠિન છે, પણ જેનું કમિટમેન્ટ કૃષ્ણમાં એકદમ છે, જબરદસ્ત છે, એના માટે આ વસ્તુ અશક્ય નથી. એટલે આવી જાતની સાધનાઓ આપણે બધા લોકો કરતા હોઈએ છીએ જીવનમાં ક્યારે ને ક્યારે. જ્યારે આપણને કોઈ વસ્તુની જિદ્દ થઈ જાય અને આપણા પરિવારજનોએ એને જ્યારે ન પરમિશન આપે, નથી ખાવું, નથી પહેરવું, નથી જવું, કોઈને વાત નહીં કરવું, ફોન નહીં લઉં, એ બધી ત્યાગની સાધનાઓ છે. એનાથી આપણે જેના પ્રત્યે આપણું કમિટમેન્ટ છે એને ઓર વધારે ઇન્ટેન્સિફાઈ કરી રહ્યા છીએ, એનો મેસેજ આપી રહ્યા છીએ કે ભાઈ અમારી આ રિક્વાયરમેન્ટ છે ખરેખર. અને એ જે વખતે બધા એ વાતને સમજી જાય તે વખતે પછી લાલજી જીત્યા થઈ જાય. ત્યારે લાવો ખાવાનો, હવે ભૂખે લાગી ગઈ, હવે પાણી પીવું છે, હવે ફરવાએ જવું છે, હવે ફોન પણ કરવા છે. તો એ સાધન જ્યારે શક્ય નથી ત્યારે નિવૃત્તિરૂપ ઉપાય છે. જ્યારે સાધન સંબંધ સંપન્ન છે તો પછી બધા ઉપાયોથી આનંદથી આપણે કોઈ પણ કાર્યને કરી શકીએ છીએ. તો એ જેની સ્થિતિ છે એના માટે શ્રી મહાપ્રભુજી પછી આખો એક રસ્તો પૂરો ખોલી આપી રહ્યા છે કે જો હવે તમે કંઈ કરી શકો એવી સ્થિતિમાં છો, અનન્ય કૃષ્ણનિષ્ઠા છે, કૃષ્ણનિષ્ઠા હોવાની સાથે સાથે મન, વચન અને કર્મથી કૃષ્ણ પ્રત્યે સમર્પિત થવાની વૃત્તિ છે, તો પછી હવે આત્મનિવેદન છે. એટલે શરણાગતિના સ્તર ઉપર અને આત્મનિવેદનના વચ્ચેનો જે ગાળો છે, દેવેન્દ્રભાઈ પણ એક પ્રશ્ન સવારે કરી રહ્યા હતા, એ સ્થિતિમાં આપણને શું કરવું જોઈએ, શું કરી શકાય. જેમ ગઈકાલે મેં તમને એક વાત કહી હતી કે જ્યારે ભારત સૈદ્ધાંતિક રીતે સ્વતંત્ર છે એવી ઘોષણા થઈ અને પછી પ્રજાસત્તાક થયું, એ વચ્ચેના ગાળામાં જે જે વસ્તુઓ બની, એટલે ધીરે ધીરે એ લોકોએ એક એક વિભાગ છોડતા ગયા અને આપણે આપણા વ્યક્તિઓની નિમણૂક છે ત્યાં ત્યાં એના સ્થાનમાં કરતા ગયા અંગ્રેજોની જગ્યાએ. ધીરે ધીરે એમનો ઝંડો ઉતરતો ગયો, આપણો ઝંડો ચડતો ગયો. આ બધી પ્રક્રિયાઓ જે થતી ગઈ એ વચલો એક ઉપાય છે, પાસિંગ જે ફેઝ કહેવાય છે તેવું. એવી રીતે શરણાગતિ અને આત્મનિવેદનની જે વચ્ચેલી પીરિયડ છે એ લગભગ એ જાતનો જ છે કે જે પીરિયડ આપણે ત્યાં સગાઈ અને લગ્ન વચ્ચેનો છે, અથવા અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે ને હવે જસ્ટ તમને તારીખ આપવામાં આવશે ઓફિસ જોઈન કરવા માટે, તમારે ઇન્ટરવ્યૂમાં તમે પાસ થઈ ગયા છો, બદલી તમારી મહિના દિવસમાં નક્કી થશે, બસ સ્થાનનું કઈ જગ્યાએ છે તમને કહેવામાં આવે છે. તો આવી સ્થિતિમાં આપણે જે રીતે બિસ્તરા પોટલા બાંધવાનું શરૂ કરતા હોઈએ કે સાધનનું વસાવવાનું આપણે શરૂ કરતા હોઈએ કે રિઝર્વેશન કરાવવાનું શરૂ કરતા હોઈએ, આ બધી જ પ્રક્રિયાઓ છે એ આ પીરિયડમાં પણ મહાપ્રભુજી આપણીથી અપેક્ષા રાખે છે કે શરણાગતિથી સમર્પણની જે યાત્રા છે એમાં કેટલાક નિયમના રૂપમાં આપણે ત્યાં સ્તોત્ર છે, પાઠ છે, જપ છે, તીર્થયાત્રા છે, ભગવદીયનો સંગ છે, સિદ્ધાંત ગ્રંથોનું અધ્યયન છે, તે સિવાય આપણે ત્યાંના જે વૈષ્ણવ વ્રત છે, આ બધી વસ્તુઓ એકદમ કટ્ટરતાથી નિયમિત રૂપે આપણે એનું પાલન કરવું જોઈએ. નિત્ય સ્તોત્ર પાઠ વગેરેમાં આપણે ત્યાં મંગલાચરણ એનું આદર્શ દૃષ્ટાંત છે. મંગલાચરણ છે એ આપણી ઇન્ડેક્સ છે જેમાં સૌથી પ્રથમ આપણે આચાર્ય ચરણોને નમન કરીએ છીએ, પછી શ્રી ગોપીનાથજી શ્રી ગોસાઈજીને નમન કરીએ છીએ, પછી ગુરુને નમન કરીએ છીએ, એના પછી આપણા જે આરાધ્ય છે એને નમન કરીએ છીએ, તે પછી જે ગુરુ પરંપરા છે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ ગિરધર ગોવિંદ રાય અભિધમ, એ ગુરુ પરંપરા છે, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એનું સ્મરણ કરીએ છીએ. એટલે મહાપ્રભુજી અને આપણે ભલે પેઢીમાં દાખલા તરીકે હું અને મહાપ્રભુજીમાં 16 પેઢીનું અંતર હોય, પરંતુ એ 16 પેઢીના વચ્ચેની જે કડીઓ છે એને આપણે ભૂલવી ન જોઈએ, કેમ કે આપણે અત્યારે આટલો સમૃદ્ધ સંપ્રદાય જે મળ્યો છે એ પરંપરાને આભારી છે. આજે આપણે આજે વૃક્ષની છાયામાં બેઠા છીએ તો એ પરમ દિવસે કોઈ સવારે કે કાલે સવારે અહીંયા ગોટલી વાવીને આ કંઈ વટવૃક્ષ થઈ નથી ગયા. એ જે પરંપરાથી આપણને આ છાયા મળી રહી છે એ પરંપરાનો પણ કોઈ ઉપકાર છે જ. તો એ રીતે આ સંપ્રદાય પણ આટલા સમૃદ્ધ રૂપમાં આપણને પ્રાપ્ત છે, તો ગુરુ પરંપરા, શિષ્ય પરંપરા, ગ્રંથ પરંપરા, આ બધાનો પણ આપણા ઉપર ઉપકાર છે, એટલે એનું પણ સ્મરણ આપણે કરીએ છીએ. એટલે ગુરુ કે પ્રવર્તકનો પરિકર છે આ. એવી જ રીતે આપણા જે આરાધ્ય છે એ કૃષ્ણ છે, પરંતુ કૃષ્ણ પરિકર સહિત છે, એટલે શ્રી કૃષ્ણ છે. તો કૃષ્ણની જે જે શ્રી છે, શોભા છે, એ સ્વામીની યમુનાજી, ગિરિરાજજી, ગાય, તુલસી, વ્રજભૂમિ, દ્વારકા ક્ષેત્ર, આ બધો પણ પરિકર છે કે જે પરિકર સહિત કૃષ્ણને આપણે આપણો આરાધ્ય બનાવીએ છીએ. તો જ્યારે આપણે એ વૈષ્ણવ માર્ગમાં કે કૃષ્ણ માર્ગમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આ બધાથી સુપરિચિત થવું આપણા માટે જરૂરી છે. જેમ અહીંયા આપણે બધા લોકો આવે આપણા માટે આ નવીન સ્થાન છે, તો દરેક એની વ્યવસ્થાથી આપણને પરિચિત થવું પડશે કે અહીંયા આ વસ્તુ છે, અહીંયા આ વસ્તુ છે, અહીંયા જઈ શકાય, અહીંયા ન જઈ શકાય, અહીંયા આ વસ્તુ માન્ય છે, આ વસ્તુ પ્રતિબંધિત છે, એમ દરેક સ્થાનને માહોલથી પરિચિત આપણે કરીએ એટલે એને હોલ હાર્ટેડલી આપણે સ્વીકારીએ છીએ, એને સમગ્રતાથી સ્વીકારી રહ્યા છીએ. જે મરઘોડામાં થાય કે વરતો ઘોડા ઉપર ચડેલો હોય પણ પાછળ આખું સરઘસ ચાલતું હોય, એટલે કન્યાને એ વાતનું સ્મરણ અપાવે કે આ વર તો છે પણ પાછળ પણ અમે બધા લોકો છીએ, યાદ રાખજો એમ. તો એનો પરિકર છે, પરિકર સહિત વરની એ વધુ છે, એટલે એનો પણ સત્કાર, એનું પણ યથાયોગ્ય આપણને માન સન્માન આપીએ છીએ. એમ પ્રભુ પણ આપણને સપરિકર પ્રભુ પ્રાપ્ત થાય છે, આચાર્ય પણ સપરિકર આચાર્ય પ્રાપ્ત થાય છે, વિશ્વ વૈષ્ણવ વગેરે પણ સપરિકર આપણને મળે છે. તો એ પરિકર જે છે એનો પણ આપણને સ્મરણ નિત્ય આવશ્યક છે. આ સ્મરણ આપણે ત્યાં સંસ્કૃત સ્તોત્ર પાઠના રૂપમાં પણ થાય છે, મંગલાચરણના રૂપમાં પણ, અને જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ, જય શ્રી બાલકૃષ્ણજી એ જે ભગવદ્ વાર્તાના અંતમાં જે બોલાય છે એક સ્ટાન્ડર્ડ, એમાં પણ આ બધાનું સ્મરણ આપણે નિત્ય કરીએ છીએ. પણ એ સ્મરણ માત્ર ઇન્ડેક્સ છે, અનુક્રમણિકા છે, એની ડિટેલ એમાં નથી. શરણમાર્ગી છે એણે હવે એ વાત એની ડિટેલ વર્કઆઉટ કરવાની છે કે મહાપ્રભુજી છે તો સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર એમ કહીને મહાપ્રભુજીને નમન તો કરી દીધા, પણ મહાપ્રભુજી કોણ છે? એ પછી સર્વોત્તમ વલ્લભાષ્ટક, સ્ફુરિત કૃષ્ણ પ્રેમામૃત વગેરે ગ્રંથોથી મહાપ્રભુજીને આપણને સમજવા પડશે, જે આપણી આચાર્ય પરંપરાએ શ્રી ગુસાઈજી વગેરે આપણને સમજાવ્યું છે એમનું સ્વરૂપ. એમનું સ્વરૂપ, એમના ગુણો, એમનું ચરિત્ર એ આપણે સમજીએ, પરંતુ એમના ઉપદેશ કે એમની વાણીથી આપણો સંસર્ગ ન થાય તો બધું પાછું ફોગટ છે. એટલે સ્વરૂપના પરિચયની સાથે સાથે ઉપદેશ ગ્રંથો છે એની સાથે પણ આપણને એમની વાણી સાથે પણ જોડાવવું પડશે, જે ષોડશ ગ્રંથ વગેરે એમના ઉપદેશો છે. કેમકે માર્ગનું દર્શન તો ત્યાંથી થશે, આચાર્ય તો મળી ગયા, પણ માર્ગનું દર્શન ક્યાંથી મળશે? એ તો આ વાણીથી મળશે. એવી જ રીતે જેટલા જેટલા પણ છે, જેમ શ્રી ગોસાઈજી છે તો નામરત્નાક્ય છે, તે જ રીતે સાત સ્વર બાલકો છે, તો બધાના કોઈ એવા સ્તુત્ર વગેરે નથી, પરંતુ એમના ઉત્સવ પ્રસંગ ઉપર આપણે કીર્તનથી એમના સ્વરૂપ ચરિત્ર